કે હું આપણે સત્ય સાંઈ બાબા ને માનું, એવી રીતના ડિફરન્ટ ડિફરન્ટ બહુ જ. બરોબર, અમે સત્યમિત્રાનંદ ને સાંભળ્યું જ નામ, સ્વામી સત્યમિત્રાનંદ શંકરાચાર્ય. સત્રામિત્રાનંદ નું નામ સાંભળ્યું છે? સ્વામી સત્રામિત્રાનંદ હરદ્વાર માં છે. હરદ્વાર માં? હરદ્વાર ના છે. હરદ્વાર ના છે. પછી એમની સાથે બી ચર્ચા કરી. પછી અમદાવાદ માં છે એ દામોદર શાસ્ત્રી. બરોબર. ત્યાર પછી રામ ભક્ત છે બરોડા માં. સાંભળ્યું તમે? એમણે બી મને વાત ખબર પડી થોડી કે એમ બી. હવે એ બધા આવે એ બધાનું ડિફરન્ટ ડિફરન્ટ જ હોય, પણ એક એક બધા એક થઈને એક વાત પર નહીં આવતા. આપણા સંત પુરુષો એ બધા આવે પણ દરેક ની જુદી જુદી વાત હોય. બધા સંતો એક નથી થતા. વાત જ મુદ્દા ની નહીં ને, મુદ્દા ની વાત હોય એક જ હોય. હજાર હજાર લાખ જ્ઞાનીઓ હોય તો એક જ વાત હોય, અને એક અજ્ઞાની હોય તેની જાત જાતની વાત હોય. એક જ અજ્ઞાની તો આ કેટલા અજ્ઞાનીઓ ભેગા થાય, કેટલી વાત હોય. અને લાભ જ્ઞાની હોય ને તેની એક જ ભેદ ના હોય. એટલે પછી આવી બધી વાતો સાંભળે ને, આપણું જે માઇન્ડ ખરું ને, તે એક ચિત્તે આપણે ભગવાન ને ભજન કરવું જોઈએ ને, તો આપણું એક ચિત્ત પણ નહીં. આજે તમે મને આવ્યા તો તમારી વાત લઈને મને ચાલવાનું મન થાય, કાલે બીજા કોઈ આવ્યા તો તેમની વાત પર મારું ધ્યાન બધું પેલું થાય. તો આપણે જે ભગવાન ને ખરીદે અંતકરણ થી આપણે પેલું કરવું જોઈએ એ આપણે નથી કરી શકતા. એવું છે ને કે આ જે આવનારા છે ને તેને આપણને વેપાર કરતા આવતો નથી. આવનાર ને કઈક સાહેબ મારે તો મોક્ષે જવું છે, મારે છુટકારો જોઈએ છે, હું કોણ છું બધું જાણવું છે, અને મારે મોક્ષે જવું છે, માટે જો તમારી પાસે કઈ સાધન હોય તો મને કહો, નહીં તો પછી તમે બીજી કઈ વેપાર કરો. કે અમારે તો પૂરો થઈ ગયો કઈ બાપ, શું એવું કેવું પડે? અજે આવે ત્યારે સોજા કરવા મળે તમે જોયું, એટલે પછી એ તો સાજી જોખવા મળે નિરાંતે. શું અને કઈ રોકડું આપો બાપ, બાપજી ઉધાર લઈ લઈને તો મારા બધા હપ્તા ભરી ભરીને દમ નીકળી ગયો. કઈ $100 હમણાં ભર્યા, $50 પછી ભર્યા, $10 પછી ભર્યા, હપ્તા ભરી ભરીને દમ નીકળી ગયો. કઈ આ જો રોકડું હાલવાનું હતા હાલો ને, તમે બીજી કઈ કામ કરો એવું કહેતા નથી. પછી નહીં કહેવાય ને, સંત પુરુષ હોય તો પછી આપણે વધારે એમને કહી રીતે શકાય જ ને. સંત પુરુષ હોય એટલે એને વધારે તો ના કહેવાય ને. એ શું કહેવાય, સંતો છે? સંત ની વ્યાખ્યા જાણો છો? નિરંતર શાંતિ પ્રમાણે એમ નામ સંત કહેવાય. શું કહ્યું? નિરંતર શાંતિ પ્રમાણે ભલે બે જાણતો ના આવેલો આબુ, પણ શાંતિ તો પ્રમાણે આપણને. શું કહ્યું? આ તો નહીં સંતો, આ તો લુગડા પહેરી વેપાર કરવા આવે. કઈ ભગવાન લુગડા પહેરવાનું? બોર્ડ મારી માટે દુકાનદારી થઈ ગઈ. તમારું બોર્ડ ના હોય માટે કોઈ મને પૂછનાર છે કે ભાઈ તમારું બોર્ડ કેમ નહીં રાખતા? કારણ ધીસ ઇઝ ધ કેશ બેંક ઇન ધી વર્લ્ડ. શું કહ્યું? જે માગો એ આપવા દે, જે તમે માગો એ આપવા દે. કૃષ્ણ ભગવાન જે યોગક્ષમ જોતા યોગક્ષમ આપવા દે. શું કહ્યું? પછી શું વાંધો? પછી કેશ બેંક માં વાંધો ખરો? તમારી પુણ્ય જાગી કેશ બેંક મળી. આ તો બધા વેપારીઓ આવે માગતો નહીં આવડતું લોકોને, અને પછી માગતો શીખી જાય ને સર, અમે રોકડું માગી. અમે અમને વડે જ ઉઠતા. મેં તમને કહ્યું તું કરી ના લે, મેં તમને એને કહી દેવાનું સંત પુરુષ ને કે સાહેબ મારે જો કરવાનું હતું તમારી પાસે શું કરવા ટળત? મારાથી જો થતું હોત તો તમારી માં આવત જ શું કરા તે? પછી મને કહે તું કઈ લાય કે છે? શું કે છો? એટલે તમારે કરી આવવાનું બધું. શરત હોય તો મને કહો, જઉં છું બીજી દુકાને. તો લોકો ડફડાવા છે, આમ કરી લાવું તેમ કરી લાવું, ત્યાં તારે થતું નહીં. હું મને કઉ છું અને અમે શું કહીએ બા તારે કશું કરવાનું, લિફ્ટ માં બેસી જાય શું કરું. આ મહેન્દ્ર કે છે મને શું કરવાનું, કદાચ આવડું મોટું શરીર આખી લિફ્ટ તોડી નીચે કૂદવાનું નહી, એ ટીશર્ટ આપડી અહી અમારે કરવાનું. મેં બધાને કહેલું ભાઈ કરવાનું અમારે, તમારે તમે જો થતું હોય મારી પાસે આવો. તમે તો બધા ભોગી લોક કેવા, અને ભોગી લોક થી શું થાય તે યોગીઓ નું કામ, યોગેશ્વર તે આ યોગ્ય નહી, આ શ્વાસ પ્રાણાયામ ચલાવવાની બધા યોગ્ય જ નહી, યોગેશ્વર હોવાથી શ્રી કૃષ્ણ ભગવાન હોવાથી કેવા હોવાથી હવે ટાકો દાડો છોડી આવે ખરા કોઈ દાડો. ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, બોલ દે પેલો ડાકોર વાળો, આખા ડાકોર ગમો વરઘડો થઈ રહ્યા આવું કરીને બોલ બોલ. ગોકુલથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, ગોકુલથી સોમનાથ પૂર્ણ. મંદિર માં ગવાય કે અહીં ના, અહીં એકલું જ ગવાનું? મંદિર માં ગવાય. ગવાય તો કમિટી વાળા ગવાય ના, એટલે હા મંદિર માં બેસીએ ની આ બધા લઈને કે તેની હાથે કમિટી વાળા બધા દર્શન કરે, પૂજારીઓ દર્શન કરે, આ ગ્રંથો જે જાતે આયા પછી મંદિર માં કરે ને તારે કામ થાય ને તો કામ થતો. રણ છોડે રાય આ તમારે ઘેર બેઠા રણછેદજી આયા, પછી બીજું કોણ આવી છે તમારે તો એ આવી ગયા એટલે બધું આવી ગયા, એ આવ્યા એટલે બધા આવી ગયા. ના પણ બીજા એક નું નામ તો દેવો પછી બીજા. હા અમને તો ઔરંગાબાદ માં જઈએ તે ત્યાં આગળ પેલી ગુફાઓ છે ને ઇલોરન, તે ત્યાં આગળ એક 12મા જ્યોતિર્લિંગ છે શંકરાચાર્ય, ત્યાં 12 જ્યોતિર્લિંગ કરેલા ને, 12મા જ્યોતિર્લિંગ નું મંદિર દેરાસર બહુ મોટું છે. તમે ગયા ને કઈ કયું ગયેલા જ્યોતિર્લિંગ? તે પછી અમે ત્યાં જઈએ તારા બધા શું બોલે, શું બોલો? ત્રિશુળ ચતાએ જગત ઝેર પીનારો, ત્રિશુળ ચતાએ જગત ઝેર પીનારો, શંકર પરમુજને નીલકંઠ હું જ છું, શંકર પરમુજને નીલકંઠ હું જ છું. એટલે પછી ત્યાંથી પૂજારીઓ નીચે થી આવે, પૂજા કરતા કરતા ઉપર આવીને પૂજા કરે, દસ સાલ પૂજા કરે, અને પછી ગામના બધા બ્રાહ્મણો આવીને દર્શન કરી જાય, અને શરતે એટલે 12 મહિના દર્શન આપજો કે રણછોડજી કોઈક દાડો મહાદેવજી આવે જાતે આવે તાર કોમ થાય તે મારે તમારે જે માગવું એ માગી લેજો, બધું આપવા આવ્યો. ગોપાલભાઈ હમદર્દ પડે માગો ટેન્ડર ભરતો આવડું છે. નહી તો દર્શન થાય તો બધું બહુ છે, નામ આપતા આવડે દર્શન થશે તો એ બહુ છે કે મારે જાતે આયા. પણ તમારામાં શ્રદ્ધા હોય તો પછી તે તો આવવાના ને, શ્રદ્ધા જ નહીં હોય તો પછી કાંઈ આવે ઠીક છે. કે તમારામાં શ્રદ્ધા હોય તો જ આવે ને, શ્રદ્ધા ના હોય તો ક્યાંથી આવે? શ્રદ્ધા શ્રદ્ધા હું કઉ છું, મારી પર શ્રદ્ધા રાખજો નહી, હું ગારો બોલું તો તમને આપી જોઈએ શ્રદ્ધા. શું કહ્યું? હું ગારો બોલું તો શ્રદ્ધા આવી જોઈએ. શ્રદ્ધા રાખવા જેવી ચીજ નથી, આવવી જોઈએ. કેવી? ભાઈ ની આ તો બધા સંતો કઈ શ્રદ્ધા રાખો મારી પછી તો હમણાં મહારાજ ટિકિટ ચોળી છે, ઉકળી જાય છે વારે ઘડીએ. ભાઈ ગુંદર લગાડો, ચોથી લાવે મહારાજ ગુંદર. હે શ્રદ્ધા કેમ નહી રાખે? તારા માણસ લોકો શ્રદ્ધા રાખી રાખી થાકી ગયા. હું તો ગારું બોલું તો શ્રદ્ધા આવી છે. કે પ્રસાદ આપવું તો શ્રદ્ધા આવે. ખાલી હે બે મિનિટ પૂરતી જ. શું કે છે? બે મિનિટ પૂરતી. એમ ગળ્યો ગળ્યો ખાટો પ્રસાદ જોઈએ. ગયો પ્રસાદ જોઈએ. ગોળ ખાટો ગયો પ્રસાદ જોઈએ. તમારે જેવી તમારા જે મનમાં ઈચ્છા હોય તે પ્રમાણે આપો. ના પણ ગયો ખાટો કડવો સારો. કડવો સારો એમ કે? કડવો સારો. કડવો કડવો કડવો તો તમારે ના ખવાય. શીખ કરો. કડવો મીઠો વધારે લાગે. અમે કડવું જ પાપા થઈએ. કારણ કે અનાધિકાર નો રોગ સીરી દીધા. અનાધિકાર નો ભયંકર રોગ પહેરી ગયો છે. ડોલર દેખે છે. ડોલર જણ પોતાના હાથમાં હોય ને એવું કહે છે. ડોલર દેખા છે વાગે ચમકે છે. અને આ બેનો સ્ટોર દેખા છે આત્મા ચમકે છે. સ્ટોર દેખ્યો કે આત્મા ચમક્યો. શું છે? પ્રસાદ. હે પ્રસાદ આપો. આવો દાદાભાઈ. આ વાત તો પાછો આવો આવો આવો આવો આવો. નેતા લોકો ભાષણ કરે ને ત્યારે એમ એમ કરે. તે જાય ને પછી મારા વિરોધી બાપા આવે ને જે બની ગયેલી ને જે પરિચય થઈ ગયેલો આપણને ખબર કે માચીસ ને હલકેલી માચીસ ને પકડે તો દાજે. હવે એને ભય મટાડવા માટે આપણે પ્રયત્ન બહુ કરીએ તેવો આપણને એમ છે કે દાજી પડે. જેમ મગજમાં એક જ થાય કે તમે પ્રસાદ આપ્યો તે લેવાનું મને એમ થાય કે મારો કદાચ ખોટા ખોટા ની માર પડી જાય. કારણ આપું, દાખલા આપું તમને. અમારા ભય ની અમારા શું ના હોય? એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય તો આ બધી બુદ્ધિ વાપરો. એક સેન્ટ મારા બુદ્ધિ ના હોય આ વર્લ્ડ માં હોય બુદ્ધિ વગર નો માણસ હોય તો હું એકલો જ છું. અને અભૂત છે એમ લખેલું પુસ્તક માં. તમે મારો શબ્દ વાપરો પાછા. હું આજ કેમ ઘણા મને કહે ને તારામાં અક્કર નથી. તેમાં તો હું કે તું હું મને કે બાપા હારામાં કે તારામાં અક્કર નથી. તેથી પ્રસાદ હતો હાલ તો આપડે કોગડી ગમન છટકી દે છે. એકાદ જેની છટકી જાય ભાઈ. આ તો બધી બધી જ પતંગો હરકી હોય છે. કોક નો ઢડો આવો હોય, કોઈ નો ઢડો આવો હોય, કમાન થઈ ગઈ પતંગ ઉડતી બંધ થઈ જાય. એટલે પણ મને કમાન પહેર તો આવડે છે. કારણ કે આ બુદ્ધિ વગર ના માણસ છે. શું છે? બુદ્ધિ વગરનો છે. એમાં અમુક વખત એવું થાય કે બુદ્ધિ વિના માણસ હોય ને તેના અમુક શબ્દ જે હોય ને તે બરોબર ફિટ પડે. એટલે બુદ્ધિ વગરના જે માણસો હોય એના અમુક શબ્દો ફિટ થઈ જાય. મેં તમારી આગળ જે સત્સંગ કર્યો મેં પાલો બહુ પાડ્યો છે તમારી આગળ, તો તમે મને તે આપજો. આ બજારે રવા દેજો કમાય અમી કરી આપી ને પછી તમને આપવાનું. મને કાલે હવા ઉઠીને એમની કઈ કાલે નોકરી બોકર તો કાલે એવું આપી છે કોઈ દાડા આગુ પાછું ના થાય એવું. બસ તો તે જ જોયું છે ના એને સ્કૂલ ટાઈમ પૂરો કરી આપી છે બરાબર ને. અને તમારે ત્યાં નટ ઢીલી છે ચલાવી લઈશું પછી ઠોકી લઈ જાઉં. તમારી ડગમગ નહી થાય. વિશ્વાસ મારે લાવવો જ નથી. વિશ્વાસ રાખજો જ નહીં મારી પાસે. તમે જે મને આપો ને તે એવું મગજ માં પહેરી જવું જોઈએ, તે નીકળવું નહીં જોઈએ. ને કોઈ બીજો કઈ તો હું તેને પાછળ પૂછો. આ તો આપણું ઘર છે, આ પટેલ જ છે. તમે પટેલ છો બીજું છો બધું પૂછાય બધું ક્યાં નહીં. હું તો કોઈનો ગુરુ થયો નથી. ગુરુ એટલે શું? ગુરુ નો ભારે થાય કેવું થાય એવું તો ના. તમે ગુરુ નો ઘણા કે આ તો આ મારા ગુરુ નો ફોટો એમ કહે. તેનો ફોટા પછી તેનો બધી નો ફોટો હોય ને પછી પાછો ફોટો પડતા હતા કે આ મારો કોઈ રહ્યો નથી. ઘણા ગુરુ ના ફોટા કાઢીને બતાવે કે ગુરુ છે. પછી ગુરુ ની સાથે કે પોતાની વાઇફ નો એટલે ગુરુ ની વાઇફ એની સાથે આપડે પોતાની વાઇફ હોય છોકરા હોય તે બધાને પણ સાથે ફોટા હોય. ને બીજું એક મારામાં બીજી મને બાબત નિર્ણય કહેતો મારામાં એક ખામી છે. મને કોઈ ડોહા માણસ હોય ને ગમે તેવો, દાખલા તરીકે વસંતભાઈ છે, એ તમારે સેવા બહુ કરતા હોય ને એમના ફાધર આવે ને એમના ફાધર ને ખોટી રીતની એ કરતા હોય તો મને વસંતભાઈ પર એટલી એ થાય કે બે ઠાબટ મારું. બીજું કે અમુક માણસ ની બુદ્ધિ બુઢા માણસો છે, અમુક માણસ ની બુદ્ધિ જતી રહી. એમ કે તમારો ટાફો લે કે ગુરુ સત્યુગમાં હતા. ગુરુ એ ગુરુ હતા. શું હતા? અને અત્યારે ગુરુ તો કોક જ હોય ને. બાકી બીજા બધા ગુરુ એટલે ભારે, અને ભારે એટલે અવશ્ય ડૂબે. શું કરે? ભારે ડૂબે ગલકો ડૂબે ભારે. તમારી સાથે બોલવા પાછું બંધાવે જવા એટલે કેવી રીતના કહે? ભારે ડૂબે ને એની પર બધા બે હે ત્યાંની શી દશા થાય બિચારો? ડૂબે એટલે ગુરુ કોણ તારે? અત્યારે કોક ગુરુ હોય, શ્રીમદ રાજચંદ્ર જે જ્ઞાની હોય તે ગુરુ હોય, બાકી જેની પાસે ગુરુ કિલ્લી હોય એ ગુરુ. સમજ પડી ને? ગુરુ કિલ્લી હોય તે તારે ડૂબે નહીં, અને ગુરુ કિલ્લી ના હોય તે બધા આવે જાય ભટકે ને બધા લોકોને ડૂબાડી. અરે એમનું જ ઠેકાણું નહીં પડવાનું, તો એ ફરી માણસમાં આવે તો સારી વાત છે. સમજ પડે ને? મનકો એમને એમ નહીં આવતો. આ રીતે મનકો ના આવે, મન કોઈ એમને આવતો નથી, એ ગપુ નથી. શું કહ્યું? પાછવી વિચાર કરવા. અને મનુષ્ય માં આવું બે જોડે બને છે કે નહી? અણહક નું લોકો નું લઈ લેવું, અણહક નું ભોગવી લેવું, અણહક નું સમજ પડે ને, એ પછી પછી કે મારે માણસ તો સી રીતે એ તો પશુ ના જ વિચાર છે, પાસે જાઓ તો આગળ ગુરુ પૂર્વ પડાય લે એ તો આગળ અહીં કોણ આબુ ઉભો રાખવાનું ફરી એ તો ટિકિટ કપાઈ ગઈ ને. આ તો ન્યાય છે કુદરત તો કેવું છે. અણહક નું ને હક નું જોશે, હક નું હારું કે અણહક નું હારું, હક નું સારું કે અણહક નું. તમારે કોઈ ગુંચાશે નઈ, હા તમારે બધા અકડું હશે નઈ, તે હું બધું જોયા લઈશ કદું કાલે એમ પાપો ભસ્મીભૂત કરી હતી કારણ ગુંચે ક્યાં પડે. અત્યારે તો અણહક નું ઘણું ખુરું આવી ગયું હોય ને બરી બરાબર, શું કરે પણ બધા માસે શું કરે માસે. આ દુનિયા પૈસા નો પૈસા લેવાનો વિચાર ના આવે એવા કેટલાક માણસો હશે. મને સમજો પડે આ બધો રૂપિયા આવે તો લે રે એવા કેટલા માણસો. એકુ નહીં લે હમણાં, એકુ નહીં એમ કે. અને સ્ત્રીઓ થતા બધી રૂપાળીઓ હોય ને તે સ્ત્રીઓ પોતાને પોતાના ખભા ભગે હોય તો કેટલા ને વિચાર ના આવે ખરાબ. સાચામાં સાચો માણસ કીર્તિ કોને ના ગમતી હોય. એટલે માન કોને કોને નહી ગમતું, સાચામાં સાચો માણસ હોય તેને એ બધું નહી ગમે. કે સાચો માણસ હોય સાચામાં સાચો તેને આ કશું જ નહી ગમે. કૃપાલજી નું મોટું પુસ્તક છે કે કૃપાલજી નું મોટું પુસ્તક છે કે કૃપાલજી નું પુસ્તક મોટું નથી ને. શું કે અબજ રૂપિયા પર મને એક પૈસા ની જરૂર ના હોય એવું લઈએ જ નહીં. સ્ત્રીઓ શરીર નો વિચાર ના હોય. આ દેહ માં નહીં રહેતા 6 વર્ષ થી કઉ છું તો તમને સમજણ પડતી નથી. એ ટકી કસી ગઈ પછી ક્યાં 6 વર્ષથી રહેતા નથી એમ કે છે તો ચક્કી ખાઈ જાય તમારી. એટલો વિચાર ના કરે કારણ 6 વર્ષથી કે છે તો આપડે જરા શરમ તો રાખો, જરા શરમ રાખવી પડે. તો કસી ગઈ જોડા હતા એટલે કસી ગઈ. જોડા તો બધા નાખેતા હતા, બધા હું નાખેતો તો બધા લોકો તમે હું શસ્ત કરી હાલો હાલો બીજે જેના બુદ્ધિ નો છોટો નથી, જેના ઇગોઇઝમ નો છોટો નથી, જેના મુક્ત પુરુષ નિયમ કાયમ નો મુક્ત પુરુષ છે, છતાં એ જાતે બોલે છે હીરો થઈને. હીરો થઈને જાતે બોલવું છે સારું પડ્યું. અધૈર્ય બરકત અધૈર્ય છે કેવા છે બરકત છે બરકત તમારા માં કઈ બરકત બેઠા કચી ગઈ મારી ગયા બરકત વગર તારે થાય જો ઓળખી ગયા 6 વર્ષ ના એમ નથી તો ના થાય ને. અને આ દુનિયામાં કોઈ પૈસા ના હોય દુનિયામાં મોકલવા માં આવી શકે ઇઝ ઇટ પોસિબલ. તો આ તમારા પુણ્યનો ભાગ જેના દર્શન કરવાથી અનંત અવતાર નું ઋણ બન તૂટી જાય, જેના દર્શન જેના જોવાથી માત્ર થી પાપ ઘટી જાય. શું કરશે તમે? એમ કરો હું 2 દિવસ રહેવાનો છે, હજુ હજુ મારે 2 દિવસ રહેવાનું છે તમારી સાથે. અને મને પૂરેપૂરી બરાબર સમજ પાડી દઉં, કારણ કે એમ તો મારામાં અક્કલ છે જ નથી. દાદા એમ કે હું બે દિવસ અહિયાં રહેવાનો છું, મને તમે પૂરેપૂરું સમજ આપી દો, કારણ કે મારામાં અક્કલ નથી. એટલે અક્કલ જ નહીં હોય મારી ખાડો છે, અક્કલ નહી એટલે શીત ખાય. દાદા પાસે અનંત જ્ઞાન બુદ્ધિ નહી. મહેન્દ્રભાઈ છે ને એ તો બધી ગમત થાય છે, બધા પૂજ્ય બધું હા જે માર્ક્સો આપવા તે જેને કહ્યું કઈ જોયું હતું તમે જયારે જન્મા ત્યારે અમારા જેવા જ હતા. કોણ એવું કે તમને કોણ કહ્યું? મને કોઈ નથી કહ્યું, પણ આપડા એમ તો કે જન્મે ત્યારે કોઈ કઈ લઈને નહીં આવે ને એવું હશે છે. કેટલી ઉંમરે ને કેવી રીતના જ્ઞાન આવ્યું તે મારે જાણવું છે. રીત જાણી છે કે રીત ને ગમે તે મને સમજાવો, સમજાવો એમ કે તમારું જે જ્ઞાન તમારામાં જ્ઞાન કેવી રીતના આવ્યું એમ, કેવી રીત એટલે આ ભગવાન નું ને આમ તેમ ત્યાં કામમાં લાગે એવું છે તમને? કઈ લાગતું છે તેથી કહ્યું. ઓગણીસો ને 58 માં અમારી સોનગઢ માં અમારો મૂળ ધંધો મુંબઈ માં કોન્ટ્રાક્ટર નો ધંધો, અને દરિયા ની અંદર સ્ટીમર ઉભી રહે ને એ જેટીઓ બધી બાંધવાનો ધંધો અમારો, અને એક બાજુ ધંધો છે લાકડો રાખેલો સોનગઢ માં. સ્વામી કાઢેલી તે ત્યાંથી હું આવતો હતો, તે સુરત સ્ટેશન ઉતર્યો એ ગાડી માંથી, એટલે 5:30 વાગે ઉતર્યો કે 6 વાગે, અને ઉતરીને બાંકડા પર બેઠો, અને એક ભાઈ મારી જોડે હતા સેવામાં, તે દાડે સેવા કરી જ્ઞાન નતું મને, તો સેવા એટલે આમ મોટા મોટા સંતપુર સેવા લાગ્યા કરે. શું કહ્યું? વેપારી આમ તો અત્યારે વેપારી જ છીએ ને, પણ પેલો સેવા કર્યા કરે બિચારો. તેમાં જમેલા ત્યાં વાસણો ધોવા ગયા ગાડીમાં બેઠા બેઠા જમી લીધે, પછી છે તે બોકડા પર આ જ્ઞાન થઈ ગયું. હે આખું બ્રહ્માંડ શું રીતે પ્રગટ થયું, કેવી રીતે ચાલે છે ભગવાન, શું આ બધું કોણ છે, કેવી રીતે ચાલે છે બધું છે. ઓટોમેટિક જ ઓટોમેટિક થઈ ગયું બધું જ ઓટોમેટિક. મેં બેટી ધીસ ઇઝ બટ નેચરલ, મારા બધા મને તો એવી સમજણી નથી કે આવું થશે, તને હજ પડી ને, તેથી તમે બાકડા પર ના બેર નહી થાય. નકલ કરવા બહુ નકલ કરવા ગયા. પછી શું કે છે? પછી આ બધું જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે અહંકાર બધો આવી ગયો. મમતા પહેલેથી નહી જેવી, મમતા નહી, મમતા નહી બહુ નહી. અહંકાર બહુ ભારે, આખી દુનિયા ઉપરી હોવ ને એવું લાગે. તેમાં કશું નહિ હે. મિલકત કેટલી? ત્યાં મુંબઈ ના સંદાસ જેવી મિલકત, મુંબઈ ના સંદાસ 5-5 લાખ રૂપિયા હોય છે ને. હા, એ મિલકત માં પોતે એટલું બધું મોટું માની માની લીધા 58 સાલ માં. તે અહંકાર બહુ. અને પાછા 73 માં 6 ગામ ના પટેલ 1 લાખ રૂપિયા પૈસા એવા. એટલે આ બધી અહંકાર ભરેલો બધો. શું થયેલું? બાકી ભણ્યો કર્યો તો આવડ્યું જ નથી. મેટ્રિક ફેલ. શું થયું? મેટ્રિક ફેલ. પણ પહેલાનું પાવરફુલ ને. શું બીજું પૂછું છું? અને જ્ઞાન થઈ ગયું તે અહંકાર વગળી ગયો. ખલાસ. આ જોયું અને આનંદ જે ઉત્પન્ન થયો એ અહંકાર ઉડી ગયો હળહળાટ. પછી કોઈ ગાળ ભરે અત્યારે ગાળ ભરો ધોલ મારો મને તો કશું વાંધો નહીં. સમજો ને, હું આશીર્વાદ આપું. વાંધો નહીં હશે ને, ઉપરથી આશીર્વાદ આપું. કારણ કે અહંકાર કરતો હતો. અને આવા કેટલાય જણા 40 જણા અહંકાર કાઢી નાખ્યા હળહળાટ. શું કહ્યું? અને તમારે ઇસ્કો ફિટ કરીને અહંકાર કાઢી નાખીશ. અહંકાર ફિટ કરી ઇસ્કો તો ફરી ઉખડે ની આગો. એટલું જ મારે જોઈએ છે એમ કે દાદા. કલ્લેહો મૂકી આપજો ઉપર. અને સ્ક્રુ ટાઈટ કરીને કલ્લે મૂકી આપજો ઉપર. બરાબર. દિવાલ લીધી પધલી, સેલ પધલ થઈ જશે. તો સારું થશે. ગોપાલભાઈ નું બોલાયા નહી? નહી તો શું ખબર પડે કે દાદા ભગવાન છે. આ દાદા ભગવાન નો હોય, દાદા ભગવાન ભાઈ પ્રગટ થયા છે તો લોક નો નાથ છે તે હું કહું. આમ કરીને નમસ્કાર કરું છું. મારે કી ગત પડેલી છે? કહો છે. બોલો બોલો. મારે કી ગત છે? કઈ નથી દેખાતી. કશું જોયતું નહીં. એમ શું હાલવાના છે? મારી 356 છે. મારે 4 ડિગ્રી કુટે. એમાં પાસ થયો પણ નપાસ થયો. પેલા તમારો કોમ માં હલાવ્યો. સમજ પડી ને? અને હજુ અનેકો નો કોમ લાગી છે. આખા આખું બ્રહ્માંડ, આખું આખી દુનિયા આપણી ફેરવાની છે. શું ફેરવાની? આ તમારે તો બધું પણ આખી દુનિયા ફેરવા નિમિત્ત હું છું. શું છું? આખી દુનિયા આવી ના હોય. બીજા છે જીવતો જ નહીં આવતું. આટલા બધા ડોલર, આટલી બધી મિલકતો, તોય પણ પથારીમાં ચિંતા લઈને હું જાય. એટલે છોકરા ને હોડમાં ગયેલા ચિંતા છોકરા હોડમાં ગયેલી. ચિંતા હોડમાં ગાલે ગયા લોકો. કેમ બોલતા? જીવતો એના આવડ્યું. આટલા ડોલર માં આટલી બધી સાહેબી માં શાંતિ નહી. તાર કઈ જાય જીવન જીવવાની કળા નું ભાન નથી. એટલા મારે નીકળવું પડે છે 76 વર્ષે. હિન્દુસ્તાન માંથી અહીંયા આવવા દેતા નથી. તો ત્યાંથી અહીંયા આવું સર. એરપોર્ટ ઉપર 200 માણસ રડે છે. અહીંથી જોઈ તો અહીં ન્યુયોર્કમાં રડે છે. એ તો અમને સર્ચ કરી છે, કન્ટેક્ટ કર્યો છે. કારણ કે અમે પૈસા કોઈને લેતા નથી. એમાં ત્યાં વડો હિન્દુસ્તાનમાં જે આપ ફરીએ ને એ પ્લેન બેન બધા પૈસા ખર્ચા મારા એમના એમના જુદા. હું જોવા જોડે હોય તો લુગડા બુગડા બધા પોતાના. આખા સંઘ સચ્ચિદાનંદ સંઘ મોટો ચાલે. દાદા ભગવાન ટ્રસ્ટ ચાલે. પણ તેનો કોઈ પૈસો કોઈ એમાં સંઘનો પૈસો વપરાય નહીં. એક પૈયા એક સંઘપતિઓ અમદાવાદના સંઘપતિ, મુંબઈના સંઘપતિ, વડોદરા સંઘપતિ, આ એના સંઘપતિ અમેરિકા પૈ કોઈને ઉઠાય. શું કહે? આવો ચોખ્ખો સંગ વલની અધ્યાય બી કેવાય. શું કહ્યું? એક પૈ હકલાય નહી, કારકુને નહી રાખવાનો. સંઘ પત્યો પોતાને પોતાને હાથે જ લખે, અને પોતાનું નામ કારકુન કયા લખાવે? અને છતાં સંઘ ને પૈસા ની જરૂર નહી કોઈ દાડે, છતાં એ પૈસા પૈસા લેવાનું સંઘ ને જરૂર પડી. મારે જરૂર ના હોય પણ સંઘ ને જરૂર પડી, સાથે લેવાની જરૂર પડી. તમે આ હું જે બોલું છું ને એ બધું આમાં ઉતારો કર્યા છે, ઉતારા થઈને ચોપડીઓ સપાઈ છે. ચોપડી વેચાય નહી કોઈ નથી, કારણ કે આપતો વાણી જે વાણી વેચી જ શકાય. શું કહ્યું? આપતો વાણી એટલે ફ્રી ઓફ કોસ્ટ બધી સિસ્ટમ આપવાનું. એના માટે કોઈ કોઈ ના કોઈ મળી આવે તે શેઠી આવો બધા પૈસા વિજ્ઞાન દાન આપે ચાલ્યા કરે. સમજ પડે ને? પછી પાછું ફરી પૈસા નું ઉભું થયું એક, કારણ કે અમારે તો આશ્રમ વાળા નો એમ હતો. શું અમે ઘેર ઘેર કરીએ બધું, શું અગત ધાર નીચે કરીએ. અમારે આશ્રમ આશ્રમ જોઈએ નહીં. આશ્રમ તો લોકો શું કરવા પડ્યું? મુંબઈ માં આશ્રમ બોધનારા મને બહુ મળી આવ્યા, 5 લાખ માં બધા. કોઈ બોધ્યા પછી શું કરવાનો? શું આશ્રમ બધો લોકો શ્રમ ઉતારવા આવે છે ઘેર થી આવી ને પૂરી પડી રહેશે. આવી એ બધા જોન તો હાથ જોઈ ને લોકો ઘેર કંટાળ્યો ને તો 15 દિન તો શ્રમ ઉતારી આવે. હું બોમ્બે એરપોર્ટ પર ઉતારી આવવાનો હાથે દાદા નો મળી આવે છે કે છોકરાઓને એરપોર્ટ પર મૂક્યા હોય અને પોતે આશ્રમ માં રહી આવે. ના પણ આશ્રમ માં શ્રમ ઉતારી ને તો પડી રહ્યા અહીંથી આવો તે ભાઈ છોકરા કંટાક્યો હોય ને ભગવાન દર્શન કરે અને દર પડી ખાય પીએ ને. સમજ ભાઈ ને? આશ્રમ વાસ ને હિન્દુસ્તાન ને આવી જરૂર નથી. પછી આશ્રમ બાંધે તો આવી રીતનું થાય છે. 10 દિવસ રહી આવીએ ને ચાલ. આપડે 8 થયો, તમારે 9 માં થયો. આ 16 વર્ષથી આવે છે આપડે તો, પણ 4 વર્ષથી 5 વર્ષથી મંડ્યા છે કે ના અમેરિકા આવો અમેરિકા આવો. તો અમેરિકા નું મેં અમને ખર્ચો પોહાય નહી. ધંધાદારી છે, ઇન્કમ ટેક્સ ભરીએ છે, બધી ભરીએ, પણ અમેરિકા નો ખર્ચો અમને પોહાય. એક જ મારે ખર્ચે આવો ને તમારા માટે તમે પણ કોન્ટ્રાક્ટ કરાય નહી. એકાદ વાર હવાય ટકના કોન્ટ્રાક્ટ કરો એટલે પછી દર સાલ નો કોન્ટ્રાક્ટ કર્યો. દર સાલ હું 8-70 હજાર તો મોકલું, 3-4 દિન થઈને આવો કહે છે. તો સમજે ને તે આ મોકલ્યા કરે છે ને આયા કરે છે. અને એનો હેતુ શું છે કે આ બધા લોકોનું આપણા ગુજરાતીઓ ગુજરાતીઓ જેટલા તમને સમજે એટલા લાભ થઈ જાય. શું તેમાંથી પાછું પુસ્તકો તો બહુ અપાઈ ગયો, ઘણો અપાઈ ગયો, હજુ અપાશે. અને પુસ્તક ના બધા નામ લખાઈ ગયેલો, હજુ કોણ અપાશે? અત્યારે પુસ્તક માં જગ્યા નથી. તેમાંથી બીજું ઉભું થયું એક, તે ભગવાન નું ડેરાસર ઉભું થયું. સિમંદર સ્વામી શબ્દ સાંભળેલો ને તમે? સિમંદર સ્વામી નું ડેરાસર બંધાય છે તાળ વગર હિન્દુસ્તાન નું કે આ જગત નું કલ્યાણ થાય નહી. સમજ પડે નઈ? હા ખરું ખરું ખરું, તે તાળ વગર કલ્યાણ થાય નહી જગત નું. તે વચ્ચે સિમંદર સ્વામી નું મોટું જબરદસ્ત ડેરાસર, આ બાજુ કૃષ્ણ ભગવાન નું મોટું જબરદસ્ત ડેરાસર, આ બાજુ શિવ નું ડેરાસર. સમજ પડે ને? ક્યાં આગળ જોણો છો? અમદાવાદ આવે કે અમને આપો, તરોતર વાળા કે અમને વડોદરા માં આપો. એ બધે બધા રખડી ગયા. મુંબઈ વાળા કે અમને આપો, બધા રખડી ગયા. સુરત વાળા થઈ અમે ફાઈવા. હે? મારે સાથી પૂરી પડી. મારું ભાઈ જ્ઞાન અહી થયેલું છે કે આ લોકો ને પેલો હક છે સુરત ના સ્ટેશન. એટલે પેલા અમદાવાદ 5 લાખ ની જમીન આપતો હતો ને બધું તૈયાર આપતો હતો, પણ એ બધું રહી ગયું. સમજ પડે ને? તે હવે અહી જગ્યા વેચાતી લઈ અને એ બાંધકામ શરૂ થયું છે. સમજ પડે ને? અમેરિકા વાળા જેના મારો જ્ઞાન લીધેલું હોય ને એ લોકો કે છે કે ભાઈ અમારા અમેરિકા તરફથી અમારી ફંડ આવશે ત્યાં આગળ કે છે. તમને જે અહીં માગવાનો હક નથી, અહીં કોઈને માગવાની શરત જ નથી. એને આર્થિક લાગે $5 આપે કેટલી આપે તે આપે, પણ એને ખબર આપવી કે અમારે આવું કામ છે, તમારે આપવું હોય તો આપો, ના આપવું હોય ના આપશે. શું કહ્યું? માગવાનું નહીં. અને જયારે અનુકૂળ આવે ત્યારે આપવાનું. પોતરમો બીજી શરત શું? $5 લાખ આપી દીધા હોય અને પછી એને પાછા દુઃખી થઈ ગયો, 2 લાખ પાછા જોઈ રહ્યા છે આપવાના. આપણે તો એમ કહીએ કે તમે દાદા ને પામો અને તમે તમારો સંસાર સુખી કરો, તમારા વેપાર ધંધા રોજગાર સારા કરો, આટલું જ આપડે તો ઈચ્છા છે. અને પછી આપોઆપ આપવા આવે છે લોકો. ના, એ તો આપોઆપ આપવા જ આવે ને. આપડે તો આગળ લોસ એન્જલસ માં શું ઉજવ્યું? ગુરુ પૂર્ણિમા. એટલે 6 દાડા રહ્યો. 6 દાડામાં ધેરાસર ખાતે શું આપ્યું લોકો? $90,000. હિન્દુસ્તાન માં 1,00,000 રૂપિયા માં લખાઈ ગયા. 5,000 ના આપે કારણ ભગવાન કેટલા સ્વામી એ ભગવાન કાયમ ના માટે છે. જો એના માટે શું ના કરે આજે ભાઈ પૂછે કેટલા લાખ નો ખર્ચ થવાનો છે? આમ તો 2 કરોડ નો થાય એવું છે, પણ બીજી રીતે ઓછું થઈ જશે એવું મને લાગે છે. કારણ કે હા, સુઈ ભગવાન ની કૃપા ઉતરી બધું વાત જ થતી થવા પડી. એટલું થઈ જાય બહુ થયું, લોકો નું કલ્યાણ થઈ જાય અને તો પક્ષપાત છૂટે બધાના. શિવ નો કૃષ્ણ નું દર્શન જોડે કરાવ્યા નથી આ લોકો. સિમંદર સ્વામી એ કેટલા વર્ષ ના, તમને ખબર છે ને? એ કાયમ ના છે એવું જાણો છો ને તમે? હે, 1.5 લાખ વર્ષ ની ઉંમર છે. કેટલા? 1.5 લાખ વર્ષ ના આયુષ્ય છે સિમંદર સ્વામી. અને છે અત્યારે ફરી પાછો આટલો ફરવા માંડ્યો એ પછી કદી ગઈ દેવો. કૃષ્ણ ભગવાન છે તે એમનું ડેરાસર છે, આમનું ડેરાસર છે, સમજણ ને. અને શિવ ના કલ્યાણ સ્વરૂપ થયેલા માણસે મારા જ્ઞાની આપ્યા. 40,000 માં કેટલાય માણસ એવા છે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા છે. શું કહ્યું? તમે કાગળ વાંચો, કાગળ વાંચો તો તમને તમે પોતે કલ્યાણ થઈ જાવ. એ મહાત્મા નું કાગળ વાંચો ને. હવે હું જરાક ઉભો જો બાજ ક્યારે દેખે ઉપર બેસે ઉભો રહે. શું છે કે આપડે જાણવા જોઈએ કે શું હકીકત છે, શું છે. તમારો કોઈ કાયદો નડતો નથી, સમજાડો તો આ તો બધું ફ્રી ઓફ કોસ્ટ છે. શું છે તમને સમજાયું ને? કાલે મને પેલું સમજાજો. એટલે દાખલા તરીકે મને સમજો, બીજા બધા બુદ્ધિ ચલાવજો. આ એકલી બાબત માં કયા ઉપર રાખવાનું? સમજાયું. અને બીજું એ કે અહી જે પૈસા જોઈએ છે તો તમારે પૈસા અમારે લેવાયા નથી. તમે પામવા પૈસા આપવા લેવા તમારા હાથમાં નથી ને, મારા હાથમાં નથી. સમજે ને કોના હાથમાં છે એવું જાણું છે. શું બધું કૃષ્ણ ભગવાન તમે કશું પૂછો? આવે અહીંયા આવો. બેનો પૂછો ને કશું મોક્ષ મોક્ષ જોઈએ છે ને, તમારે ચિંતા રહી થઈ જવું છે ને તમારી બુદ્ધિ ડેવલપ થાય, તમે શું કહેવા માંગો છો, શું આપવા માંગે છે તમને સમજાય, એટલા માટે પૂછીએ છીએ. બધું ને નહીં તો રોકડું આપવાનું હોય તો અમે શું પૂછવાનું હોય? તમે જે માગો એ રોકડું આપવાનું કહે, પછી આવે તેથી વધારે આગળ શું હોય છે? છેલ્લા હાથી કારણે તમે કશું માગતા નથી અને તમે સત્સંગ આપો છો, નહી તો કેટલાક તો એવા હોય છે કે છેલ્લા આરતી કરાવી નો પૈસા લઈ જાય એમ છે. તમે 10 રૂપિયા બધું મારજો. એટલે હું તમને નથી લેતા, હું એ કરું અમુક મારા પાસે મળે કે રોકડું આપવાનું કરવાનું હોય. એટલે કેવાનું હતું કે મને આનંદ છે, બિલકુલ રાઈટ. એટલે મને એવું લાગે છે કે શ્રદ્ધા બેસે છે ભાઈ ને, શ્રદ્ધા ઘણી બેસે છે અહીંયા એમને, શ્રદ્ધા બેસે છે. મારે દાદા ને ઓકરી જ લઈ જવાના છે, એટલે એમને વહેલી શ્રદ્ધા બેસાડી ને મોક્ષ માં બેસાડી ને પછી જતા રહીએ આપડે. હા પણ નહીં બેસે તો એની મેરે બેસી માર ખાઈ નઈ, પણ બેઠા વગર રહેવાની કયો છે? મારી ઘરે બેહવાની છે, કડવું જેવું લાગે.